રિયલ બધું સનાતન કહેવાય, સનાતન એટલે કારણ નું શાશ્વત, અને રિયલ નું સુખ સનાતન હોય, અને આ ટેમ્પરરી ભોજન બધું કરો એનું સુખ દુઃખ પડ્યું બધું. એમ પૂછે છે રિલેટિવ ધર્મ અને રિયલ ધર્મ. રિલેટિવ ધર્મ એટલે આ જે ધર્મ પાડીએ ને એમાં કશું રહે નહી, ગઈ વાર શાંતિ રે, પણ પછી ક્રોધ માર માં ઘટે નહીં, કઈ આપણે ફાયદો ના થાય, ચિંતા એની જ રહી, અરે વખત જતા વધાય. શું કહ્યું? અને રિયલ ધર્મ એટલે જેટલું કર્યું એટલું આપણે બાપનું. તો કહ્યું પેલું તો હા, એક તળાવમાં લીલ લીલ હોય, લીલ એને ઠેકાણા રાખીએ તો લીલ ખસી જાય ખરી, પણ પછી અતિ તે થઈ જાય, એ રિલેટિવ ધર્મ. અરે રિયલ ધર્મ એટલે એક દવા એવી ફેંકી રિયલ આખી રિલે દોડી જાય. એટલે આ રિયલ માં રિલેટિવ માં રિયલ એટલે વાસ્તવિક જે છે. વાત બહુ સમજવા જેવી લાખો વર્ષે એકાદ વખત તારે તે રિયલ ધર્મ ના કહેવાય, રિયલ રિલેટિવ કહેવાય. શું કહેવાય? રિયલ રિલેટિવ. એકલો રિયલ તો હોય જ નહીં, એકલો રિયલ હોય ને તા દે ને ના હોય. રિયલ આત્મા જ છે, પણ તે આ શું આ કોણ એ દેખાડવું પડે. રિલેટિવ વ્યુપોઈન્ટ ત્યાં, રિયલ વ્યુપોઈન્ટ ત્યાં. શું ના કરી કે છે? કેટલા વાગી ગયા? બપોર પછી પણ આપડે લોકો દુખ્યો ક્યારે થાય જોવા છો? સરકાર કંટ્રોલ મૂકે નઈ, ઘઉં ઘઉં ચોખા પછી બનશે નહીં, તો તમને થોડો થોડો આપે ને એટલા બઉ સુખી લાગે. આપડે લોકો નિમિત્તે બચવા પડે, જો કહી દે ને કે ચાર ફરક ને પૂછડું વધારાનું તો આપડે રહ્યા થઈ જાય. એમાં કોનું કામ ખરાબ હોવું જોઈએ? બંને ધણી દરિયા લડતા હોય, ધણી દરિયા ને જો લડતા હોય તો કોનું કામ ખરાબ કહેવાય? હસબન્ડ વાઈફ બંને ઝઘડતા હોય તો કોનું કર્મ સારું આવતું હોય? હસબન્ડ વાઈફ લડતા હોય તો એમાં ખરાબ કોણ? કોનું કર્મ ખરાબ? એમ કીધું કોનું કર્મ ખરાબ? બેમાં જે કંટાળે બેમાં તો કોઈ કંટાળે જ નહીં, તો લડ્યા જ કરે. બેમાં તો કોઈ કંટાળે નહીં, લડ્યા જ કરે. સમજ આવી જાય પછી દુઃખ મળે નઈ ને, સમજ્યા તો પછી દુઃખ જ નથી. આ તો એવું છે, એક છોકરો કાગળ ભરે તો પછી અરે મારવા ફરી વળે, અરે ગુસ્સો થઈ જાય, એકદમ ગુસ્સે થાય કે ના થાય? અને ડુંગરભાઈ કાંકરા આવડે પડે લોહી નીકળે તો ડુંગરભાઈ કાંકરા ને લાગે લોહી નીકળે શું થાય કોઈ જોડે ગુસ્સો કરે કોઈ પણ નહીં હંમેશા જે મારના છે એ ડુંગર જ છે એટલે ભાન નથી તેથી આ વિચાર કર સમજે ત્યારે એ બધું જો શું અધ્યાત્મ ના સમજે તો આવું બધા ભૂતો વર્ગેલો રે એટલે અધ્યાત્મ અધ્યાત્મ શું છે અધ્યાત્મ એટલે શું આત્મા ની સમુખ થઈ એના માટે શું કરવું એના માટે શું કરવું તો કોઈ ગાળ ભરે તો મનમાં જાણવું કે આપડા કલ્પના ઉદય થી ભરે છે એટલે આપણે ક્ષમતા રાખવી અને આશીર્વાદ આપવો એવું કરો એમ કરતા કરતા એવું ઘણા વખત થશે એટલે અધ્યાત્મ નો બીજ શરૂ થશે આપણે એવું કામ નહીં કરતા તો કોઈ ગાળ ભરે જ નહીં તો આપણે એવું કઈ કામ જ ના કરીએ તો કોઈ ગાળે જ ના ભણે આપણે એવું કોઈ પણ કામ જ ના કરીએ કે કોઈ ગાળે જ ના ભણે પ્રમુખ છે એક કલાક અભરણ નહીં બધા દાદા એ લોકો સવાલ છે કે 24 તીર્થંકરો છે એ કેવી રીતે તીર્થંકરો છે અને કેમ છે તે સમજવું છે તમે જે કહ્યું ને કે કૃષ્ણ ભગવાન તીર્થંકર થવાના છે તો એ બધું કેવી રીતે છે એ બધા તીર્થંકર થવાના એટલે આખી દુનિયામાં સૌથી મોટામાં મોટો પુણ્યશાળી જબરદસ્ત પુણ્યશાળી એવો પુણ્યશાળી કોઈ દુનિયામાં દેવ દેવ કોઈ હોય નહી એટલી બધી જબરદસ્ત પુણ્ય કે જ્યાં પગ મૂકે તો તીર્થ બંધાય જ્યાં જ્યાં પગલા મૂકે આ અમારા જ્ઞાની છે ને તો અમારા પગલા પડે ત્યારે તીર્થ ગણાય છે તો એમના પગલા ને વાત શું થાય તીર્થંકર જય સચિદાનંદ અમુક ગુણ દેખાય એવા અમુક ઉંમર પછી વાળ વધે નહી બિલકુલ નખ વધે નહી બધે ખોરાક ખાય તે આપડે ખબર પડે નહીં, દેખાય નહી. બીજા બધા બધા બહુ ગુણો બોલા અહી બેઠા હોય ને ત્યાં આજુબાજુ અમુક ભાઈ સુધી દુકાળ ના પડે એ બધા બહુ ગુણો ભાઈ. આપડા ઋષભદેવ ભગવાન હતા ને, ઋષભદેવ ભગવાન હવે નામ આદિશ્વર ઋષભદેવ ભગવાન એ પહેલા તીર્થંકર, પછી ત્રેવીસ બીજા થયેલા, કૃષ્ણ ભગવાન ના કાકા દીકરા નેમિનાથ કહેવાય, ટકા કાકા દીકરા એમને ગૂંચવાનો છે એવો કે તીર્થંકર એમ કે જૈન ધર્મ ના નહીં એમ કે જૈન ધર્મ એટલે શું તીર્થંકરો વિચાર હતા એટલે વેદાંત જૈન બધા રવા એક એક જ પતા જૈનો એમ કહ્યું કે આ ભગવાન અમારા છે એવું કહ્યું એટલે આપણે અહીં ઝઘડા ખોરો કરે કહ્યું કે આ આ ભગવાન એમ ના તો આપડા આ ભગવાન એવું કે પણ એને ચોઈસ ને ચોઈસ બોલ્યા ખબર ને એ ચોઈસ ને આપડે ચોઈસ આપડે લોન્ચર હતા ને જે ભગવાન ને તે લોન્ચર આપડે બોલ્યા કચ્છરૂ મચ્છરૂ ખબર ને કચ્છા હતા મચ્છર બધા એ ભગવાન કઈ મચ્છર હતા હોય નહીં બધા કાચબા ના હોતા એ ના હોય આવું બધું મચ્છરો પોતાના પોતાનો આદર કરવા માટે આ ભેદ પડી દીધા બધા પેલા વિચાર હતા જો એક શ્રદ્ધા છે આ ભગવાન છે જો અને કચ્છ ભગવાન આગળ કાકા નીકળ્યા છે તે નેમિનાથ ભગવાન હતા તીર્થંકર નેમિનાથ તીર્થંકર અને કૃષ્ણ ભગવાન એમના શિષ્ય થઈને રહેલા કાકા નીકળ્યા અને એમને એમને આ પદ આપેલું તીર્થંકર બાકી રાત્રિ નારાયણ તો કૃષ્ણ ભગવાન કહેવાય નારાયણ ભક્ત કહેવાય ભગવાન ભક્ત થઈ ગયા પણ આખું ફૂલ આખા વર્લ્ડ નું પુણ્ય ભેગું થાય એવું નહીં થવાના. જૈનો ના ભેદ આપણને કયા પસંદ કરવાના એ બધું આગળ કરે તપ કરે જપ કરે એ બધા એમનું બધું આપડે સાચી વાત આપડી ઈશ્વર ભગવાન જે સાચી વાત છે તે સાચી એ લોકો આવું નથી કર્યું આપડે લોકો શું કે છે કે ધર્મ બધા સરખા હોય છે કે શું કે સરખા બધા ધર્મો સરખા છે કે છે જો તમે સમજો ને અમદાવાદ ની વાતો છે આપડા સંતો ની વાત અમદાવાદ ની અને બધી અમદાવાદ ની વ્યક્તિ હોવા સુધી લખ્યા હોય બે ત્રણ ચાર પાંચ છ તે બધા આંખ હરખા હોય બધાને બધા સાચા છે એમ કેવાય ધર્મ બધા સાચા છે પણ હરખા નથી એમ કેવાય શું કેવાય સાચા છે એમ કેવાય પણ હરખા નથી ક્રિશ્ચિયન ધર્મ ને ક્યાં બધું ક્રિશ્ચિયન ધર્મ એમ કે બધા ધર્મ થી ઊંચા છીએ તે એમને બોલવાનો અધિકાર છે મોટા માણસ ને બોલવાનો અધિકાર નથી નાના માણસ ને હલકા માણસ બધું બોલે બરોબર ને પછી મુસ્લિમ બોલે બધા ધર્મ ખબર જ નથી ધર્મ ની ખબર જ નથી મેં સાયન્ટિસ્ટ કહ્યું ત્યારે ખબર પડી એમને મેં કહ્યું વાસ્તવિકતામાં રક્ષા જળતા હજુ તો પૂરે જ રમતા નથી લોકો પોલે જેમ તમે સાબિત કર્યા મેં કરી આપ્યો કરી આપ્યો ને જે સાચી વાત છે બીજું શું પૂછું થઈ ને જેટલા અહંકારી હોય ને ભાગ પડતા જાય પોતાનું કામ કરવા માટે બધા અહંકાર્ય જુદા પડ્યા છે. અહંકાર્ય જુદા પડ્યા છે. એક ધર્મ પાછા હોય એ બધા અહંકાર્ય પડેલા. અને મૂળ ધર્મ તરીકે ક્રિશ્ચિયન ધર્મ એ બરોબર છે, મુસ્લિમ ધર્મ એ બરોબર છે, અને હિન્દુ ધર્મ વૈદિક ધર્મ એ બરોબર છે, જૈન ધર્મ એ બરોબર છે. એમાં ભાગલા પડે છે. માણસે પાડવો કયો ધર્મ? માણસે કયો ધર્મ પાડવો? તો પછી માણસે કઈ દવા પીવી છે? જે અનુભવ હોય છે રોગ પ્રમાણે, રોગ પ્રમાણે ના આપણે હદે હવે થઈને હદે પીવી છે. બીજા ના હદે શું કહ્યું? મનુષ્ય મનુષ્ય ધર્મ જુદા છે. બધા ભેગા થઈને ગાય એટલું જ ને. મનુષ્ય મનુષ્ય ધર્મ જુદા છે. બધા મનુષ્ય ના થર કેટલા છે? ઘણા છે. એને લેર લેર યોનિયો યોની એક યોની માં એક લેર હોય. આખો 14 લાખ થર છે. આપડે તો આપડા આત્મા કબૂલ કરે એટલું જ માનો, બીજું કઈ માનો નહીં. અમે કહીએ ને તે માનવું નહીં. તમારે આત્મા કબૂલ કરે એટલું જ માનો. એ સાચું. તમે એમને પૂછો સ્વામી આ ધર્મમાં ધર્મ વિશે શું ખ્યાલ છે? શંકરભાઈ નું પૂછવું છે કે સ્વામિનારાયણ ધર્મ વિશે તમારો શું ખ્યાલ છે? શંકરભાઈ, એ ધર્મ છે તે સારું છે કે આ લોકોને દારૂ છોડાવે, મંસાહાર છોડાવે, વાંજો છોડાવે, તમાકુ છોડાવે, ચોરીઓ કરતો અટકાવડાવે, એ બધા કુસંગી ને સત્સંગી કરવાનો ધર્મ છે. હવે કુસંગી માં આવે ત્યાં સત્સંગી કરવા, એટલે એ પહેલું ધોરણ બીજું ધોરણ હોય ને એના જેવી વાત છે. આત્માની વાત ના હોય, આત્મા ધર્મ ના હોય. પોતા બાળક ના ભરાય એવો હતો રાવણ સાથે રહેતા. નિકટ માં રહેતા આપડા લોકો મોટું બાકી રાખી એટલા દુખી બધા ઊંધું કરવા દીધા. તમે તે ધર્મ રાવણ ખરાબ હતો કઈ થોડા ભરાય બદલા છે. રાવણ કેવો હતો કે જ્યાં સુધી જાણે ને ત્યાં સુધી તમે શા ઉપરથી કહો કે રાવણ સારો હતો? તમે શા ઉપરથી કહો છો કે રાવણ સારો હતો? રાવણ સારો હતો એમ તમે શા ઉપરથી કહી શકો? મારી પાસે પુરાવા છે. બતલાવો અમને. અમારે તો જાણવું છે. બતલાવો કયો? અમને બતલાવો સારો છે. બતાવી તમે તો પછી અમે બોલીએ ને કે ખરાબ હતો. સમજ્યા પણ તો પછી આપડે વિચાર કરીએ ને કે આમ માણસ ને કેમ સારો કહેવાય, સમજણ પડે તો પછી વિચાર કરીએ ને કે આવું કેમ કહેવાય. સમજણ પડી હોતા કેતા ને આતે સમજણ પડી જાય. અમારે મારે એક શબ્દ અવરો ના આવી ગયો, કારણ કે અમારો શબ્દ સાથે લાવવા છે, હજુ લાખો માર વાત છે. એક શબ્દ ટેકાય નહીં અમારે, એક શબ્દ ટેકાય નહીં. એનું નામ દાદા ભગવાનની વાણી, કારણ કે આ માલિક નથી અને આ વાણીનો, આ વાણી માલકીઓ ગણી વાણી છે. એટલે આ ઓરિજિનલ થી આપડે અત્યારે બોલી રહી છે. કોણ બોલી રહી છે? ઓરિજિનલ થી આપડે. એટલે આ માલકીઓ ગણી વાણી એ પોઈઝન રહે ના હોય. રાવણ સીતા નો બાપો તમે જાણો છો? તમે શું જંતુ બોલા? કેમ આપડે કઈ જાણી વાત છે? એ સીતા નો બાપ હતો. ભક્ત કોક ના ચડાયા થી અને આ પાડી કે આ સીતા ને લાવો, એટલે આ પાડી કોક ના ચડાવ્યા દીધે. એ સાથે નારદ ઋષિ ના નારદ મુનિ ના ચડાવ્યા થી લાયા. નક્કી કર્યું હોય તો બોલાવી આપડે. આટલું જ કઈ અડ્યો નથી માસે નીકળ્યા. તમે સમજ પડી ને? તો એવા કેટલા હિન્દુસ્તાન માં એક માણસ છે કે જેને કોઈ દાડો બીજી સ્ત્રી નો વિચાર નથી કર્યો. આપડે લોકો ઘણ ચક્કર અમને કામ ઠેકાણ કરી છે. એ તો એમને રવ ને અવડું બોલે. કેવું અવડું બોલે? મેં જોયા કર્યા સમજ્યા વગર ઠોકા અઠવાડ કરે. એવા તો શાસ્ત્ર વેતા હતો. એવો હતો રાવણ શાસ્ત્ર વેતા. લવે ગ્રહો નિકટ માં રહેતા. બીજું શું? તો આ ધડકો એનો ફાધર હતો. એને પેટે જન્મે મંદો દિન પેટે જન્મેલો જન્મેલી. આ ઇતિહાસ તમને શું ખબર હોય? આનો ઇતિહાસ હોય ને સાચો ઇતિહાસ એના ના લીધો હોય. તમારે પુત્રી થી માપવાનું છે એવું માની લેવાનું નથી. તો ધરતી ની કોઈ પુત્રી હોતી છે દુનિયામાં? આ તો શું થયું કે તેનો જન્મ થયો સીતાનો. જન્મ થતા પહેલા પેટમાં ગર્ભ આવી ત્યારે બહુ ત્રાસ કરવા માંડ્યો મંદોદરી ને. એ ગર્ભ દુઃખ દેવા માંડ્યો. એટલે મંદોદરી એ બૂમ પાડી કે આ મને એ ગર્ભ છે એ દુઃખ દે છે. એટલે પછી જ્યોતિષીઓ ને બોલાયા કે શું છે આની પાસે. એટલે જ્યોતિષીઓ એ કહ્યું કે આ જે ગર્ભ છે તે તમારું આખું રાવણ રાજ ને સત્યાનાશ વાળા માટે આવેલું છે. એટલે પછી રાવણ એ બધા એવો કાયદો કર્યો કે હવે ધર્મ થતા હાથે મારી નાખી. પણ ધર્મ થયો એ એની ઈચ્છા એ હતી મંદોદરી ની. ધર્મ થાય એટલે મારી નાખી. પણ ધર્મ થયો એટલે એમને પ્રેમ આવ્યો મંદોદરી ને. એટલે માણસ હોય કે રાજા ને ખબર ના પડે છે. પણ આપણે એક પેટી કરી અને ભાઈ આગળ ભાઈ સારું એ ગાડલી જેવું કરી અને ભાઈ આગળ સુવાડી અને દૂધ પીતી દૂધ પીવાનો રસ્તો કર્યા હતી અને દૂધ એની મોડા આગળ મૂકી આલો એ પીયા કરશે અને પછી દરિયા મૂકી દો એ તોથી મૂકી નહી ચાલીસ ખાતા ખાતા ખાતા ત્યાં આગળ હવે જગન્નાથજી નીકળી જગન્નાથપુરી ગયા જ બધા એ જગન્નાથપુરી નીકળી કિનાર પર આવી બંગાળ જ્યાંથી કોઈ માણસ જનક આગાની નગરી નો મિથિલા નગરી નો કોઈ માણસ છે ખેડૂત એ તો દર્શન કરવા આવેલો જગન્નાથપુરી તે દરિયા કિનારા પેટી જોઈ એટલે પેટી દરિયામાં પડી ગયા આવ્યો પછી મેં જોયું કે આ છોકરી ભાઈ ભાઈ ને તે દૂધ પીધી પછી મારે દૂધ વધારે રેડી આવ્યું અને પછી પોતે લાવેલ પેટી અહી મિથિલા નગરી માં એના છોકરું બકરું હતું નહિ એટલે બહુ ખુશ થઈ ગયો મને ભગવાને છોકરી આપી હવે તમારે છોકરું લાવે તો આજુબાજુ વાળા એને પકડાઈ દે રાજા પણ એટલે એને ખેતર માં લઈ ગયો સીધો અને ખેતર માં એને જે ઝૂપડું હતું ને તેની ભાઈ ભરેલા જેવું હતું તે અંદર રાખી એને પછી રાજા ને ખબર પડે છે દરેક રાજા ને ત્યાં લોકો ફૂટફાટ કરી છોકરી લાવ્યો કઈ દીધી એટલે રાજા એ કઈ દુકાનથી લાવ્યો ત્યાં મારે કે ખેતર ખેડતા નીકળી ક્યાંથી તો ધરતી માં નીકળી એટલે પછી રાજા એ રહી ગયા પણ છોડે નઈ ને ધરતી માં અને રાજા એ પછી એને ઉછેરી પાલક પુત્રી તરીકે એટલે જાનકી કે ભાઈ શું કેવાયું જાનકી જનક રાજા ની પાલક પુત્રી એટલે જાનકી કે ભાઈ એ જાનકી જતે લગ્ન કરતી વખતે સ્વયંવર હતો અને તેમાં રાવણ ને બોલાયેલો નહીં વિદ્યાધર ખબર ને એટલે તેના વિદ્યાધર રાક્ષસો કેતા હતા રાક્ષસ કેતા હતા એ તો અત્યારે આપણા ધર લોકો વિદ્યાધર ને રાક્ષસ કેતા હતા ખબર ને જ્યાંથી બધા આપડે ભરેલા થયા ને પછી નહીં કેતા એટલે એને આ રામચંદ્ર જીત લાયા નહીં કે એટલે રાવણ ઉપડ્યો છે ને નારદ ઉપડ્યો ક્યાં નારદ ત્યારે ઝઘડા કરાવે કાયમ માટે જોવા હોય તે એ તો ઝઘડો કરાયો તમને સમજ પડ્યો આ તો આજે આખો દાદા થાકેલો ખરો ને એટલે વાત ચાલવા ખરું નહીં તો નિરાશે કહું તમને પણ તમને બહુ જ ઈચ્છા હતી પૂરી કરી વાત તો થાકેલા હતા શું કરે પછી બધી વાતો આખા ધારણો થાકેલો એટલે બીજી ફોડ વાળી વાતો એટલે કાલે પૂછજો અને ટૂંકી ટૂંકી એમને પૂછી લેજો ટૂંકી તો થઈ જઈએ ના હજી વાત કરો ને એવું પડે કાલે વાત જોતા કેટલાક સારા હૃદય માણસ હોય એને જોતાની હાથે એને શાંતિ થઈ જાય એકદમ જોતાની હાથે એવા સારા માણસ અને બિલકુલ બ્રહ્મચારી અગિયાર વર્ષની ઉંમર ના નીકળી ગયેલા કે હતી અને ત્યાં એક કાઠિયાર માં ગુરુ કર્યા રામાનંદ તો કચ્છી બંધાઈ અને ઉત્તમજી નામ આપ્યું પછી ગુરુ પાસે માગણી કરી કે મારો શિષ્ય નાગો ભૂખ્યો ના રહે તો હવે પોતે કૃષ્ણ ની ભક્તિ કરતા પોતે કૃષ્ણ ની ભક્તિ કરતા અને લોકોને શું કહ્યું કે તમે પ્રગટ પુરુષ ને માનો કારણ કે ખરો કાયદો શું છે કે તમે કૃષ્ણ ને માનો કે મારી ને માનો એ કોઈ છે નહીં એનું ફળ ના હોય થોડું ઘણું હોય ને એનું ફળ તેનું ફળ પ્રગટ હોય તો એનું ફળ નહીં તો ફળ ભર કશું મળે નહીં મંગળ રૂપ પ્રગટ ને મેરી પરોક્ષ ને ભજે પ્રાણી એટલે ચાલી જાય તો આગળ ક્યાં સર અમે વસાઈએ છીએ, અમે બધું કહીએ છીએ, અમારે વગેરે સ્પોન્સર કોઈ છોડી શકતો નથી, વિચાર વગેરે વગર નો સર છે ને, એટલે ચાલે વિચાર માં તો ઉભો ના તત્વ વિચાર તપાસ કરે કે મારા મારા હતા તો મારા પથારા છે કે મરી ગયા કે છે, અને કૃષ્ણ ભગવાન જો આ કરતા હોય હું બોલતો રહું છું ઊંધા વિચારો બેસી ગયેલું લોકો, અને ત્યાં લઈ ગયો માર ને તે કોકડો લેવાના બધું બગાડી નાખેલું, તે બધું લોકો અમે રોકડું છે કે મારા ને લખી કલા થી એમ કામ થઈ જાય ને, બાકી લોકો મારે ગયા મારા જતા, અરે એવું ક્યાંય ગયા મારી મરજી વિના રે કોઈ થી તરો ના તોડાય, એવું ક્યાંય ગયા વાહ, એ બધા રિલેટિવ માર્ગો બધા વિરોધાભાસ બધો ટેમ ઠામ, અને આ તો રિયલ હું જે વાત કરું ને પાસે કોઈ ચેકી ના છે કે લાખો વર્ષ પછી આવી આત્મા કબૂલ કરેલી, પેલું મન કબૂલ કરેલી, આપણું મન કબૂલ કરીને મસ્તી માં આવી જાય, કેવું મસ્તી માંથી ઉતરી જાય, શું થાય, અને આ તો સનાતન સુખ, અને આ સુખ તો નિરાકુર સુખ હોય, કેવું નિરાકુર સુખ, એટલે આખું છે, અને આખું જગત આખું વ્યાકુર બાવો બાવી જાદુ એમાં યોગી મહારાજ બહુ સારા થઈ ગયા, યોગી મહારાજ અમને ગુરુ હતા ને પ્રમુખ ચોખ્ખા માણસ, એનો પ્રસાદ સારો, કોઈ કોઈ ગુરુ રાખી જાય ને ચારે ગાળું, પણ આત્મજ્ઞાન ના હોય, આત્મજ્ઞાન કોઈ જગ્યાએ એ બધા ભ્રમ સ્વરૂપ લખે ને, ભ્રમ તો હજુ ભ્રમ શું છે એ જ હજુ બહુ મુશ્કેલ છે સમજવા ને, પણ ત્યાં આગળ અહીંયા બધા શું કરે જે બોલે ચાલે વાંધા ક્યાં દિવસ જોતા આવડે, મારી પણ આખા દુનિયા કોઈ માણસ બોલે ખબર પડી દો, કારણ મારે બુદ્ધિ નઈ એટલે ખબર પડી દે, કપડા ઉતરી જાય એમને ઉતરી જાય એમને કપડા એમને નીકળી જાય, મારે કશું કરવું ના પડે, ક્યાં સુધી ખોટું ચાલે છે, ખોટું ચાલતો હશે, આ તો વિજ્ઞાન છે, હા અમારો એક અક્ષર હાથો નથી, આ ચાર વેદ ના અમે ઉપરી કહીએ, ચાર વેદ જે છે તેના અમે ઉપરી, ચાર વેદ માં શું કે ધીસ ઇઝ નોટ ડેથ, ચાર વેદ બોલે કે ધીસ ઇઝ નોટ ડેથ નો નહી, એટલે કે તું આત્મા ભવસે આવી હોય નહીં કેમ ના હોય, ત્યાં અમે શબ્દરૂપ છીએ, વેદાંત શબ્દરૂપ છીએ અમે, અને આત્મા નિશબ્દ છે, અવસ્તરીય અવર્ણીય અને સૂક્ષ્મતમ છે, અને આ શું છે ચીજ ગઈ પડે, એટલે કે વેદ વેદાંત કે કે ચાર વેદ ના ઉપરી હોય જ્ઞાની પુરુષ સમજા એ તમે કહે છે બાકી વેદ ને લોકો સમજ્યા નથી, એવું આંકડો સમજ્યા નથી, અને સમજ્યા હતા લોકો રોજ માલ માયા રોગ બધો પાડા જીવ થઈ જાત, અને આ દુનિયા કેવી સરગી સરગના જેવી દેખા, અત્યારે મારી જોડે 40,000 માળા છે ને, પણ તમને લાગે કે આ સર્ગ જેવું લગાવે, Thank you. કિન્ડરગાર્ટન માં બેઠા રહેલો માણસ હોય તે ધીમે ધીમે ધીમે ગ્રેજ્યુએટ થાય, એકદમ ઓછો ગ્રેજ્યુએટ થાય. એટલે અમે શું કહીએ વધારે કે ભાઈ આ જ્ઞાન થયા પછી મૂર્તિ ની કઈ જરૂર નથી, કોઈ ધર્મ ને કબૂલ ના હોય, મુસ્લિમ ધર્મ તો બિલકુલ ઉભો જ ના આવે, સમજ ને, એક મુસ્લિમ ના આવવામાં કઈ જાય લવાર કે લવાર. હાચેલી હોય તો ઘરે આરાધન કરજો, બુદ્ધિ ના ખેલ હોય તો જશો નહીં. શું ભાઈ પામ પહેરશો, બુદ્ધિ ના ખેલ હોય ત્યાં જશો નહીં. હાચેલી વાત, અને જ્યાં પૈસા ની વાત ના હોય અને એક છે તે આપડા રમણ મહર્ષિ, એ હાચેલી વાતો કેવાય છે કે સાદા હોય, બધી સાદી વાતો સાદી રીત ને. અરે પેલા બધા બુદ્ધિ વાળા એથી કે જ્યાં હોય કે અને એથી કેટલા ભૂતો છે તો ધર્મ ને છોટો નથી. બુદ્ધિ વાળા જ્યાં બુદ્ધિ ના ઉપર નિર્ભર છે ને ત્યાં ધર્મ જ હોય નઈ, ભારત ઉપર નિર્ભર હોય. રામ કૃષ્ણ પર મમ અને શ્રી આ રમણ મહર્ષિ તમને સમજાય તો સમજો, જ્યાં બુદ્ધિ છે એની શું છે. એક તો સ્ત્રી નું નામ છે પાટી લડવા જેવો નહીં, અને પછી બીજી બુદ્ધિ ની વાતો કરે છે. ધર્મ જેવી કશું વસ્તુ જ ના હોય, ધર્મ જેવી વસ્તુ જ ના હોય. કેવું સમજાય ભાઈ તમને? કથા એ ગમે તેવા છે તો એની જોખમદારી ભગા છે, તમારે કોઈ નિંદા ના પડશે. એ કોને જોખમદારી ભગા છે? પોતપોતાની જોખમદારી ભગા. સમજ ભાઈ ને, તમારે શું પૂછ્યું છે ભાઈ? કે સંતોષ કેમ ના આવે? કે સંતોષ તો પૂર્વ ભવે બધું ભોગી રહેલો હોય, આપીએ તો કંટાળ આવ્યો. શું કહ્યું? અને પૂર્વ ભવે ભોગવેલું ના હોય તે અત્યારે આમ દેખતા પહેલા મનમાં સાહેબ લઈ જવું. એટલે ભોગવેલું હોય તો સંતોષ, એને સંતોષ રહેતો હોય છે. તમે સમજ ભાઈ ને, ચાલો સંતોષ થઈ રહ્યા તો ગમે તેવું હોય તો માણસ ને કેમ સંતોષ નહીં થાય? ગમે તે વસ્તુ ના દરેક વસ્તુ નો સંતોષ બધું હોય તો તેને સંતોષ જ નહીં થાય. તે પૂછ્યું જીવન જગ્યા કોઈ પણ વસ્તુ નો સંતોષ ના થાય. સંતોષ કોઈ પણ વસ્તુ નો ના થાય, દરેક વસ્તુ આમ બધું અસંતોષ જ લાગ્યા કરે. જે દરે રહેલો હોય ને એનો સંતોષ થયા છે, અને આગળ આવતા ભોગવીને બધો દરેલો હોય, કોઈ માલ થી દરેલો હોય માન આપો તેને જરૂર ગમે નહી. ના ગમેલો જેને નોર્મલ અપમાન થયેલો હોય એ શું ખોલતો હોય? જ્યાં જાય તો મન ખોલતો હોય. એટલે તમે કહો લાખે રૂપિયા આવે આવે નામ હાઈસ્કૂલ માં નામ તમારે લખાશે આપી દેતો મન થી ધરો તો નામ હરે કૃષ્ણ બધા બધું સાત બાકડા ચાલુ જ છે. શું છે અને તમે ઊંચા ધર્મ જયેલા તે પડી પડી આ જગ્યા છે ક્યાં કાળ બદલાતો જાય એમ પડતા ગયા. શું થયું? સદ્યમાં હાઈ ક્વોલિટી થઈ ગઈ આ લો ક્વોલિટી થઈ ગઈ. કોની? આ જીવો ની. તે આ ધર્મ લો ક્વોલિટી થયા છે. હાઈ ક્વોલિટી ધર્મ પાયેલો તો હજી ના ઠીક પડી તો આવે ચીજ થવા પડી. અત્યારે ધર્મ જેવી વસ્તુ ક્યાં હશે તે આ તો બધી ખેંચા ખેંચા ચાલી છે. શું ચાલી? કૂતરું આમ ભરી ખેંચે છે શિયાળ આમ ખેંચે બધી ખેંચા ખેંચ ખેંચે ખેંચ ચાલી છે. ધર્મ જેવી વસ્તુ ક્યાં? કોઈ જ્ઞાની પુર મળી કામ થઈ જાય. અને અમને તો સાસરે કાઢો મોક્ષ દાતા પુરુષ કે મોક્ષ નું ધાર આપતા છે કે કારણ દેહ ના માલિક નથી બુદ્ધિ ના માલિક નથી. બુદ્ધિ અમારો હોય નઈ. શું વાતો છો અત્યારે? વાંધો શું? તારો ગીતા માં કયો કયો જ લોક સમજે પડી એવું છે. ગીતાની પાસે લખ્યું છે નહી કે એક શ્લોક કરશે આટલું ફળ મળશે, બે રોજ કરશે આટલું ફળ મળશે, એવું લખ્યું છે. પણ પછી એને લખ્યું છે જો વાંચીને પછી વિચાર નહીં કર્યો હોય તો ફળ નહીં મળે. મતભેદ ના પડે જો કરી ગીતા માંથી હોય તો ગીતા માંથી.